એ લોકો ક્રિયામાં ક્રિયા જુએ, ક્રિયા. આપણે અભિપ્રાય છૂટે કે નહીં એ જોઈએ. શું કહ્યું? અભિપ્રાય છૂટી ગયો, ક્રિયા તો રે એનો પ્રતિશબ્દ છે. શું છે? પ્રતિક્રિયા છે. ક્રિયા તો પ્રતિક્રિયા છે, પણ અભિપ્રાય ની પ્રતિક્રિયા છે. તો અભિપ્રાય જો બદલાયો તો ક્રિયા બદલાશે. આ જે છે એ પેલા ના અભિપ્રાય ની. શું છે? એટલે આ શું સમજાય? લોકો છે તે આ ક્રિયા બદલવા માંગે. દરેક ધર્મ શું બદલવા માંગે? એ તો શાને બદલાવે? આપડે ગાય ને ગાય માં કહીએ કે તું ચોર છું, પછી લાય ની જોડે લડે કે તું ચોર છું. બધા કેમ બોલી તું? કે ભલે મારે એ રવા જની પડી. તું રાજા છે કે ને? ભાઈ શું બોલે? હા, તું કરે. તું ચોર છું પણ કેમ બોલી? કે તેની વડી વાત ચાલ્યા જ કરે. તારું તેની વડી વાત ચાલ્યા કરે. હા, એ ફેરવું છે. અરે અનંત અવતાર થયા ને સાધુ સંન્યાસી સંતો બનતો ભટકાયા કરે બિચારા. સંતો તો પબ્લિક ના મોનિટર કહેવાય. શું કહ્યું? હા, એક સ્કૂલમાં એના ક્લાસ નું મોનિટર હોય ને. જેવું શું કહેવા માંગ્યો તો સમજ્યા તમે? સંતો તો મોનિટર જેવા છે, પબ્લિક ના મોનિટર છે. ક્રિયાઓ છોડાવે બધા ધર્મ. શું કે? ખરાબ છોડો. ખરાબ આપણે ના કહીએ ને એ સાહેબ તમે ચીગણી છોડી દો. ચીગણી નો પાછો વાંધો નહીં. તાકે મારી ક્રિયા નો હતો. તમારી ચીગણી છૂટતી નહીં. શું મારી ક્રિયા શીખ છૂટે? બરોબર. બધા ચીકણી શું કે છે ને? બીજા લફડા હજારો હજાર લફડા છે. કોઈ નું કોઈ હોય એમ ના ચીડી જતો. ચીડીઓ હોય, બીજું હોય, બધા હજારો હજાર લફડા છે. એક છે કઈ ઉતાવળ ગયો કાલ તો મારા ને કઈ ધીમે ધીમે ચાલવાનું શરૂ કરો તો કાલ ધીરજ ભાઈ. પ્રકૃતિ છે દાદા. આપડે પ્રકૃતિ છોડવાની કે નહી? એ કહે છે કે આપણે પ્રકૃતિ છોડવાની. આપણે પ્રકૃતિ છોડવાની પ્રકૃતિ જુદા પડ્યા પછી જ્ઞાની જુદા પડે. પુરુષ પડે એટલે જોયા જ કરો. જ્યાં પેલા હું એમાં હું પ્રવીણભાઈ છે હતું તો હજી પ્રકૃતિમાં જ હતા. અમુક વિચારો આપણને આવે છે એને આપણે કહીએ કે આ બધું ખોટું છે તારું. હવે એ કોણ કહેનાર? પ્રજ્ઞા? અમુક વિચારો આવે છે. તમે મળ્યા પછી પહેલા તો હતું જ નહીં કશું. તમે મળ્યા પછી આપણને એમ થાય કે ભરત ને આવું કહીએ તો પછી આપણે એમ કહીએ શા માટે એવું? તો એ કોણ દોરવણી આપે છે? પ્રજ્ઞા કે બુદ્ધિ? અમુક મોક્ષ જવાનું આવે વિઝા મળી ગયો. પછી પ્રજ્ઞા ને દબાઈ દે મહા અહંકાર કરી તો પછી કાળું થાય. સંતો કે ક્રિયા આમ ફેરવો, આ ક્રિયા ફેરવો, આ ક્રિયા ફેરવો, આ ક્રિયા ફેરવો. એટલે હું આ ક્રિયા તો પ્રતિક્રિયા છે. પ્રતિક્રિયા ભરતી છે. ઇફેક્ટ છે એને. કોઝ બંધ થાય ને? કોઝ અભિપ્રાય. આ બધાને પૂછ્યું કે ભાઈ વિશેષ અમે તમારા અભિપ્રાય ફરી ગયો ટકા સંપૂર્ણ 100%? તો પ્રતિક્રિયા ને અમારે લેવા દેવા નથી. શું કહ્યું? પ્રતિક્રિયા ને લેવા દેવા નથી. હવે આ અંતર્મુખી માર્ગ જગત બાહ્ય મુખમાં ભરેલા લોકો જગત આખું બાહ્ય મુખમાં હોય તેનો મેળ એક કલાક થાય. પ્રતિક્રિયા તો ચીડાયા કરે છે. શું છે દાદા પણ હજાર કશું શુદ્ધ થતો છે ને એવો ને એવો જ છે કે હોય ને શાસ્ત્ર માં નથી આ. જે તે મને મળે સોના તમે હવે દાદા ના ભગત બીડીયો તો દોઢ છોકરો છો લાભ લે છે આપણે દિવ્ય દ્રષ્ટિ થી ભારત નું ભાવિ ઉજ્જવળ દોરેલ છે. એ સંગોમાં આપણી બાહ્ય દ્રષ્ટિ અમારી બાહ્ય દ્રષ્ટિ લાગે છે કે એવો સમય દૂર નહીં હોય જયારે નિષ્ઠા ધર્મ નો રાજ હોય એટલે મુસ્લિમો નો રાજ હોય. કારણ કે બે ની વસ્તી કુદકે ને ભૂસકે વધે છે. એની દ્રષ્ટિમાં આવું આવ્યું તમે આમ કશું બનવાનું નથી. કા મગજ મારી કરો છો? મુસ્લિમો એની શરીર બેહવાના કોઈ શરીર શું કર્યું? એટલા ધર્મ રાગ હતો હશે કદાચ સમજે ને. રાજ રાજ તો જે પુંસારી હોય ને તે રાજ કરે. આમ શું કા મનમાં બહુ કંટાળો નહીં આવ્યું? શું વિચારો છો? તમને શું લાભ આપો? વસ્તી કુટકે પુસ્તક વધે છે એ ખબર નથી. ખબર પડી ના એ લાગે છે. મગજ મારી રોગ થઈ જાય. સારા માણસ દયા માણસ ના વિચાર શું કરે ના કરે. હિન્દુસ્તાન તો બહુ સરસ થવાનું છે એને એમ ગેરંટી લેખ સમજો તો લખ્યા છે. પછી આ તમારે ગભરામણ છે? તમે કહો છો કે અમારી દ્રષ્ટિ આવું નહીં થાય ને આમ થયું તેમ એ દ્રષ્ટિ છે. તમારે શું થવાનું છે જાણો છો? તમે ગભરાશો નહીં. આવું ગભરાશો હવે એ કેસ તમારે પતી ગયો. આ મનમાં કાઢી નાખ્યો કે રહ્યા છે મનમાં? મનમાં એમ કાઢી નાખો મગન ને મગજ ખરાબ. પછી બીજો સવાલ છે, અમારી કુળદેવી અમને સંપૂર્ણ રક્ષણ છે. માતાજી ને અમારી પર અપરંપાર કૃપા છે. તે સંજોગો દાદા ભગવાન ની ભક્તિ થી અમારી કુળદેવી નારાજ તો નહીં થાય ને. કુળદેવી હોય તો નારાજ થાય તો કુળદેવી નહીં. શું કહ્યું? નારાજ થાય તો એ કુળદેવી નહીં. કેમ આવું બોલો? ના થાય માવી ની ભક્તિ તો થાય. હે દાદા ભગવાન તો મહાવીર છે. શું છે? મહાવીર છે, પારસનાથ છે. શું છે? કુદેવી થાય તો શું એ ન હોય? આ બધા આત્મા થી એ ન હોય. આ તો સંપૂર્ણ પ્રગટ આત્મા, સંપૂર્ણ પૂર્ણ પૂર્ણ આત્મા. આપણે બનવા આવે તે શું કહેવાય? મહાવીર છે. મહાવીર ને અમે નમસ્કાર કરીએ છીએ. મહાવીર નો અમે ભક્તિ કરીએ છીએ. તમે કચી ખાડીએ છીએ જો એટલે કુળદેવ એમાં રાજી જ હોય. સારો વધુ નહીં આવે ને? ચંકા જતો હોય ને બાકી દરેક વર્ષ ના આત્મા શુદ્ધ થાય તો જયારે શુદ્ધ પ્રગટ થાય તાર કામ નહી તો અશુદ્ધ જ છે ને. પ્રગટ થયો છે ને નહીં તો ચોરીઓ કરે લચ્ચે કરે બધું કરે ને. અશુદ્ધ નો અનુભવ થવો જોઈએ. શું થયું છે? કુળદેવી સંસ્થા નો વ્યવહાર આપડો બધો સુંદર રાખે. કુળદેવી નામ છે અંબામાં તો અંબામાં લાલ હવે એકલા જ છે. તમને શું ખોટ લાગશે કે લગાશે? બધું મારી ચીઠી લઈ જાવ, લાલ અંબાજી ખુશ થઈ જાય. એક જ છે તમે તમારા છોકરા તમે ડાક્ટર કે છે ભૌતિક સુખ માં પડેલો છે તો એને જીવને જીવ કે છે, અને ભૌતિક સુખ ને પોતાના સુખ માં જાય છે ત્યારે એ શીવ કહેવાય છે. જીવે શું કરવું? ભ્રમરૂપ થવા, ભ્રમરૂપ થવા માટે જીવે શું કરવું? જીવ એક ભ્રમ જીવ ને શિવ એક જ છે. શિવ કોણ કહેવાય? કે આ વિધાઉટ માં એ શિવ કહેવાય, અને આ વિથ માં એ ભ્રમ જીવ કહેવાય. એમાં શું કરવાનું સમજી ગયા તમે? માય ના હોવું જોઈએ કશું. ભ્રમ થવા માટે માય કશું હોવું ના જોઈએ. મારું શરીર, મારા હાથ, મારી વાંચો, મારું મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત, મારો અહંકાર, આ બધો કોઠા ભર ભર કરી ને થઈ ગયો જીવો જીવડું. ખાલી કઈ નાખે, મારું નવાય મારું કઈ આપી દે બધું જેનું હોય તેનું, અને ભૌતિક સુખ ને આચાર છોડી દે, શું થઈ જાય? ભ્રમ થઈ જાય. કયું સારું? જેમાંથી ભ્રમ ત્યારે સુધી કઈ નાખ્યો આપડે છે તે ક્રાંતિઓને કહેવાનું સંભાળ નિકાલ થયો ને, બહુ ઊંડું બહુ ચીકણું હશે નિકાલ થી વાર લાગશે. વાર લાગે નિકાલ ચીકણું છે, બહુ ચીકણું છે. એમ આ દુનિયા કોઈ ચીજ ના હોય એ ચીકણું, એટલે વાર લાગે. બીજા જોડે નિકાલ થાય ના થાય, બીજા થઈ જાય છે. સહજ થઈ જાય છે. સહજ થઈ જાય છે. હાથી હાથી કરે ને હવે આમ જેમ પટ્ટી ઉખાડીએ છે ને લાય ના પડે. પછી દાદા મારી પ્રકૃતિ મારામાં પણ ઉગ્રતા આવી જાય છે, એટલે હું એમાં ભરી જાઉં છું. તમને થઈ જાઉં છું રાગદેશ થતો નથી? તમે તે ટાઈમે થઈ જાય દાદા, રાગદેશ થતો નથી કેટલા ટાઈમે થઈ જાય? તેની સાથે જયારે એ થઈ જાય થાય નઈ, રાગદેશ સાથે વાતચીત કરું. રાગદેશ રૂપ હે મેં અંદર તો રહ્યા જ કર્યો, પછી નથી રહેતો એ રાગદેશ. એટલે મને એનું દુઃખ થાય છે કે આ કેમ એમ થાય છે. અને એને એમ કરે હાથે બોલો દાદા ભગવાન હસી જે કર્યું બધું બધું હા સંગત જગત બધું બધું દાદાનું નામ લો એમાં માય માય કરું તેથી આ જીવાત્મા થઈ ગયા. આ મારું આ સારું એનું થાય કરવું બધા ભાઈ થાય ખરું કશું યાર જમીન બોલું કશું થાય જતી વખતે બે બે બધું આવું અનંત અવતાર મારતા કોઈ ભવન આવતું નથી. મારા પણ જ્ઞાની છોડાય છે તો બસ થાય. જ્ઞાની પુરુષ નો છોડાવી દેવું છે. જ્ઞાની પુરુષે પાપો ભસ્મીભૂત કરે ત્યાં છૂટે, એમને છૂટે નહીં, તો મમતા છૂટે નહીં. પૂરતો છોડાવે વધારે વધારે છે, તો જ્ઞાન છોડાવે એમાં અહંકાર ની મમતા વધતી જાય, છૂટે નહીં. એટલે જ્ઞાની પુરુષ છોડે, જેની મમતા છૂટેલી હોય તે છોડે. મમતા થી જીવ છે, નિર્મમતા થી અમારી આજ્ઞા વધે કારણ બધું છૂટેલું જ છે. આજ્ઞામાં રહેવું છે બધું છૂટેલું છે, રાજ હોય તો છૂટેલું છે. આજ્ઞામાં રહે તો ગમે તેમાં છૂટી છૂટી ગયેલો જ છે. આજ્ઞામાં રહેશો કેટલી આજ્ઞા વધતે છે કરી રીતે ઘટતી હોય. સર મમતા ઘટે ઘટે વધે છે, ઘટે છે ઘટે છે, વાસના અને ભાવના, વાસના અને ભાવના એ બંને વચ્ચે નું અંતર સમજાવો. વાસના વાસના અને ભાવના, ભાવના માંથી બધા વાસના ઉભી થાય. ભાવના ના હોય તો વાસના ઉભી ના થાય, ભાવ કરે તો વાસના ઉભી થાય. અને સ્વભાવમાં જાય તો નિર્વાસનિક થઈ જાય, આત્માના સ્વભાવમાં જાય તો એ નિર્વાસનિક. અને વિભાવ કરે ભાવ ભૌતિક સુખ નો એટલે વાસનામાં જાય, તો ભૌતિક સુખ ની ભાવના એ જ વાસના. શું બધું ખબર ને, ભૌતિક સુખ ની ભાવના એ જ વાસના. એટલે ભાવના વાસના બે નથી, ભાવના એ જ વાસના. નટુ કાકા પૂછે છે કે ભૌતિક સુખ ની જે ભાવના છે એ વિભાવના થઈ ને, ભૌતિક સુખ ની જે ભાવના એ જ વિભાવ, એ જ વાસના. વાસના એ એટલે ભાવના નિષ્ઠા વાસના કોઈ ડિફરન્સ નથી. એ જાય કેવી રીતે? મોટા થોડું ધ્યાન રાખજો, સમજાવો ને. સૂક્ષ્મ સૂક્ષ્મતા એ સમજવું છે, એને સૂક્ષ્મ અર્થ સમજવો છે. એ વિકાર, એ વિકાર જે છે ને એ એ સ્થૂળ માં સમજ પડે છે, સૂક્ષ્મ એનો અર્થ જોઈએ છે. સૂક્ષ્મ માં અર્થ જોયે છે, દાખલો આપીને સમજાવો. વિકાર માં શું સમજ પડે તમને? એમ આપણે એમ સામાન્ય દાદા કહે છે કે આ કડી બે દાડા થઈ તે વિકારી થઈ ગઈ. આ સ્થૂળ માં બધી વસ્તુ આપણે ખબર પડે કે વિકારી થઈ, એમ કે સામાન્ય કઢી એમ કે બે દાડા થઈ અને વિકારી થઈ ગઈ. કઢી કઢી હોય તો બે દાડા થાય એટલે વિકારી થઈ ગઈ, એ સૂમો સમજણ પડે એવી. એમ કઢી બગડી ગઈ છે, હા હા, તો સૂક્ષ્મમાં દહીં દહીં છે તે હોય તો બે બે દાડા રહી ગયો, વિકારી થાય દાડે શું થાય ને? આ દૂધ છે તે દાડો આખો દાડો એમને પડી ગયું હોય અને ટાકે તો વિકારી લાગે, હા વિકૃત થઈ ગયું. વિકૃત વિકૃત થઈ ગયું, સ્વભાવમાં નથી. આત્મહેતુ માટે સ્વભાવમાં નથી, વિકૃત આત્મહેતુ માટેની વાત. આ કહે કે આ બધી બાબતો આત્મહેતુ ની દ્રષ્ટિએ જાણવી છે. એટલે આત્મા સ્વભાવ ના હોય ને ત્યારે વિકૃત થઈ જાય. વિકૃત, હા વિકૃત થઈ જાય એટલે વિકારી થઈ જાય. મારકિયારીઓ તું પોતાની માં છે, વિકૃત થઈ ગયો સ્વભાવ નથી. વિકૃત થઈ ગયો, વિકૃત જેમ પેલી કઈ વિકૃત થાય બધું વિકૃત થાય, એવા આત્મા વિકૃત થઈ ગયો. આત્મા વિકૃત જેમ દહીં જોડે દૂધ મૂકી રાખ્યું હોય, 12 કલાક દહીં પડી ગયું હોય તો દહીં દહીં નો વિકાર એમાં બેસે, પછી નાખ્યું ના હોય તો ફાટી જાય. એ રીતે આત્મા જોડે અનાત્મા રહેવાથી આ વિકારી થઈ ગયો, ભાવ થઈ ગયો. વિશેષ વિશેષ ભાવ, વિશેષ ભાવ થયો. જયારે વ્યતિરેક ગુણ કહેવામાં આવે, વ્યતિરેક ગુણ, ક્રોધ માન માયેલો ઉભા થયા, કેટલી સંસાર ઉભો થયો. બાકી ભગવાન ઈચ્છા કરે નહીં કે આ મેં મારે સંસાર કરવો છે, ઈચ્છા કરે એ ભગવાન જ ના કરે. પણ આપણા લોકો શીખવાડી ભગવાન ઈચ્છા કરે છે, એનો અંદર ઈચ્છા કરે એ ભગવાન જ નહીં, દીખાડ જ કહેવાય. શું વિભાવ પછી નું જે સ્વરૂપ છે એ વિકૃત કહેવાય? વિભાવ વિભાવ થયા પછી નું જે સ્વરૂપ છે એ વિકૃત કહેવાય? એ તો પેલી દ્રષ્ટિએ વિકૃત, પેલી દ્રષ્ટિએ નહીં તો સંસારમાં તો વિકાર કહે જ ને. નોર્મલ હોય તો નોર્મલ, અરે દરેક નોર્મલ સાચી હોય ને એને સાચી ના કહે. ધર્મ જે વધારે પડતો સાચી હોય ને તેને બધા કે આ બહુ સાચી. નોર્મલ તો જે મનુષ્ય માત્ર ને પૈરી ભાઈરો છોકરો છોકરો બધે સાચી બધું ભેગું થયેલું છે. ગુરુ શિષ્ય બધા સાચી ભેગા થયેલા આ દુનિયામાં. સાથ વગર તો ભેગું થાય નહીં, સાથ વગર ભેગું થાય નહીં. પણ એ સાત હતી બાર હોય ને તારે એને સાચી કે લોકો આપણે વિકૃત નથી કેતા, કારણ કે બધા એક જ જાત ના બધા છે તે કેદી હોય, બધા કેદી હોય તે બધા પછી પોતાની જાતિ જ જુદી થઈ ગઈ. એમાં કોઈ અવર વાણી નો હતા એને ભૂલ કરે, બીજા બધાને ભૂલ ના કરે હતા. એટલે અહીં સંસારમાં બધા હરકા થઈ પડ્યા પછી, પણ એમાં વધારે પડતો શ્વાસ કરતો હોય ત્યારે આ સાચી છે. તમારો શ્વાસ વધારે છે મોટા ભીનો? ખરેખર વાત કરે સાચી પોતે આત્મા અને આત્મા પોતે સ્વભાવમાં રહે એ સાચી છે. સ્વભાવમાં રહે સારી લેવા દેવા ને પછી આ જોઈએ ઘરો પહેરવાની છે પછી આ પહેરવા દે. અરે દાદા જીવતો મિલકત આપી દીધી હોય તોય નહીં પહેરવા દેતા, ભગવાન ને ઘેર બહુ પુણસારી કોણ ગણાય છે? જવા તો જેને પ્રજા ના હોય છે, કારણ કે એને જોણા બધું હોય ને દેવું હોય ને ઇન્ડિયા નું ને પછી એથી બીજા મને પુણસારી કોણ? કારણ કે એક જ છોકરું હોય બધા ફ્લાઇટ ના હોય. પછી ત્રીજા નંબર પુરસારી કોણ? બે બે હોય એક ને બદલે, એક છોડી એક છોકરો. પછી હાથ આઠ હોય તો બહુ મોટો પુરસારી કહેવાય નઈ. આ તો બધું પારકા હારું લોકો મહેનત કરીને કાળા બધા કરશે, ચોરીઓ કરે છે, બધું ભેળસેળ કરે છે, બધું પારકા હારું. એને પોતાને ભર નથી, થોડી ઘડીમાં થોડી ચાલે છે. શું કહ્યું? અને છોકરો જો એને પોતાનો હોય તો પરીક્ષા કરી દે, એક કલાક ગાળો ભરી મારવા પરિવાર તો પતિઓના છોકરાનું એક કલાક ગાળો ભરે શું થાય? મામો થાય મારવા પરિવાર મારવા દેખાય છે, હોતું છે મારું. એક કલાક વ્યવહાર કર્યું તો તારી અમો દાવો મળે કે ભાઈ મારા દાદાની મિલકત છે, તમારે શું લેવા દેવા છે? હું દાવો મળ્યું બાપ કે શું તને નહીં આવ્યું મારી વિચાર કારણ કે તમારી કબેલી ક્યાં છે? તો મારા દાદા ની છે. દાવા મળી લે એટલે પાણી ખાતી લે. શું કહે છોકરા કે કામા હાર્યા? છોકરા જોઈએ અત્યારે પોતા મૂકશે નઈ પછી આપડે ગયા પછી પોતા પૂછશે નઈ ના પૂછે મોટા પુસ્તક પર શું લખ્યું કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. અરે તારે કે પુસ્તક ની ઉપર કેમ લખ્યું સાહેબ? ત્યાં જાણ્યો હોય તો બધું જાણી લીધું છું, કા માથાપોડી કરું છું કે વાંચવાની જરૂર નથી. શું ત્યાં જાણ્યો હોય તો કે સાહેબ પણ મને આ જાણ્યો હતો કે ના જાણ્યો ત્યારે માથાપોડી કરશે નકામી થી કેસે. શું કે છે? જો આત્મા જાણે તો આ ધ્યાન કે છે. આવું તો અનંત અવતાર સુધી હા ગાગા કર્યું છે. શું કર્યું? આત્મ ભાવના ભાવ હતી જે ભાવવાનું તે ગોખ્યું લોકોએ. શું કર્યું? ગોખ્યું. જે ભાવવાનું હતું તેને શું કર્યું? ગોખ્યું. ગોખ્યું ચાલી ચાલી પત્યા પતાવ્યું. શું જેઠા બી કહે હું બધા ગોખી ગોખી મરી ગયા તમે કા દુરુપયોગ થયો ભાવવાનું તું આત્મ ભાવના ભાવ આવું દેખાવા જોઈએ ને કેવા ના ના દેખાય આતંક ભાવ ના ભાવે તો કેવી ના દેખાય તો પચાસ વર્ષથી દેખાતા નથી આ જડ ક્રિયા આમ નામ ક્રિયા જડ કહ્યું એક જ્ઞાની ની કૃપા હોય તો થાય નહીં તો ના થાય. હા ઓન નામ ક્રિયા જડ કહ્યું કોઈ ક્રિયા જડ થઈ રહી આ બધી ક્રિયા જડ કહેવાય. શું કહ્યું? લાખ અવતાર સુધી કરે તે દાડો એ જ્ઞાની પુરુષે કે નિશ્ચિંત જેના આત્મા નો ઉપયોગ છે એક સેકન્ડ પણ આત્મા નો ઉપયોગ ની બહાર ના હોય જે શરીર ના માલિક નથી જયારે બુદ્ધિ નો છોટો નથી બુદ્ધિ ના હોય બુદ્ધિ વાળા જ્ઞાન માં ના પેલે બુદ્ધિ વાળા જ્ઞાન માં ના પહેવા દે જ્ઞાની ના જ્ઞાની ની ભાષામાં બુદ્ધિ ખલાસ થઈ હોય તેને જ પહેવા દે. બંને બુદ્ધિ વાળા જ્ઞાનીઓ તો ઉલટા હા એમનો શુક્રવાર નથી બીજા નો શું શુક્રવાર વાળવાનો જરાક આપડે કહીએ ને સાહેબ બરોબર નથી તમારી વાત ખ્યાલ મળે તું જ્ઞાની છું મળશે ગાર થવું માર થવું તારું તું જ્ઞાની જે માર ખાય એ જ્ઞાની માર ખાય અને ક્ષમતા રાખે અને આશીર્વાદ આપે મારનાર ને આશીર્વાદ આપે એને જ્ઞાની કહેવાય. રસ્તે ચાલતા જ્ઞાની હોતા જ કર્યા છે તેઓ અનંત અવતાર ધ્યાન આવે એ કર્યા એક બે અવતાર ને એક અવતાર તો જ્ઞાની ને મળ્યો હોત ને છુટકારો થઈ જાય. અરે બે જ કલાક મળ્યો હોત તો જ્ઞાની એનો નામ કહેવાય બે કલાકમાં છુટકારો કરી આવે. શું કહ્યું? એ બાર મહિના જોડે ના રાખે પણ એની આજ્ઞામાં રહેવું પડે. શું અમારે નિરંતર અમારી આજ્ઞામાં 24 કલાક આ બધા એ હું 24 કલાક રહેવાનું પુસ્તક નથી એની પાસે એમને તો બહુ વખત ઈચ્છા હતી આપને મળવાની. બહુ વખત એક ફળ નો પણ વિશ્વાસ કરવા જેવું નથી. વિષય મોજ ની વસ્તુ નથી. મોજ ની માને મોજીલા થઈ ગયા. શું થયું? વિષય તો એક સંસાર હેતુક વસ્તુ છે. એક બે પુત્ર તો સામ થઈ ગયા એટલે પણ